શ્રીમદ્ ભાગવત પાંચમો સ્કંધ પંદરમો અધ્યાય ભરતજીના વંશનું વર્ણન. શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, ભરતજીનો પુત્ર સુમતિ હતો. એ પહેલાં કહેવાઈ ગયું છે, તેણે ઋષભદેવજીના માર્ગનું અનુસરણ કર્યું, તેથી કળિયુગમાં ઘણા બધા પાખંડી અનાર્ય મનુષ્યો પોતાની દુષ્ટ બુદ્ધિથી વેદથી વિપરીત કલ્પના કરીને તેને દેવતા માનશે. તેની પત્ની વૃદ્ધસેનાથી દેવતાજીત નામનો પુત્ર થયો. દેવતાજીતને અસુરીના ગર્ભથી દેવધુમ્નને ધેનુમતીના ગર્ભથી પરમેષ્ટિ અને તેને સુવર્ચલાના ગર્ભથી પ્રતિહ નામનો પુત્ર થયો. એણે અન્ય મનુષ્યોને આત્મવિદ્યાનો ઉપદેશ કરીને પોતે શુદ્ધ ચિત્ત થઈને પરમ પુરુષ શ્રીનારાયણનો સાક્ષાત અનુભવ કર્યો હતો. પ્રતિહની પત્ની સુવર્ચલાના ગર્ભથી પ્રતિહર્તા, પ્રસ્તોતા અને ઉદ્ગાતા નામના ત્રણ પુત્રો થયા. એ યજ્ઞ વગેરે કર્મોમાં ઘણા નિપુણ હતા. એમનામાંના પ્રતિહર્તાની પત્ની સ્તુતિ હતી. તેના ગર્ભથી અજ અને ભૂમા નામના બે પુત્રો થયા. ભૂમાને ઋષિકુલ્યાથી ઉદ્ગીત, તેને દેવકુલ્યાથી પ્રસ્તાવ અને પ્રસ્તાવને નિયુત્સાના ગર્ભથી વિભુ નામનો પુત્ર થયો. વિભુને રતિના ઉદરથી પૃથુષેણને આકૃતિથી નક્ત અને નક્તને ધૃતિના ગર્ભથી ઉદાર કીર્તિ રાજર્ષિ શ્રેષ્ઠ ગઈનો જન્મ થયો. એ જગતના રક્ષણ માટે સત્વગુણને અપનાવનારા સાક્ષાત ભગવાન વિષ્ણુના અંશ મનાતા હતા. સંયમ વગેરે અનેક ગુણોને કારણે એમની મહાપુરુષોમાં ગણતરી કરવામાં આવે છે. મહારાજ ગયે પ્રજાનું પાલન પોષણ, રંજન લાલન, અનુશાસન વગેરે કરીને તથા જાત જાતના યજ્ઞોનું અનુષ્ઠાન કરીને નિષ્કામ ભાવે માત્ર ભગવાનની પ્રસન્નતા માટે પોતાના ધર્મોનું આચરણ કર્યું. એનાથી તેમના બધા જ કર્મો સર્વશ્રેષ્ઠ પરમ પુરુષ પરમાત્મા શ્રી હરિને અર્પણ થઈને પરમાર્થ રૂપ બની ગયા હતા. એનાથી તથા બ્રહ્મવેતા મહાપુરુષોના ચરણોની સેવાથી તેમને ભક્તિયોગની પ્રાપ્તિ થઈ અને ત્યારે નિરંતર ભગવાનનું ચિંતન કરીને તેમણે પોતાનું ચિત્ત શુદ્ધ કર્યું અને શરીર વગેરે અનાત્મ પદાર્થોમાંથી અહંભાવ દૂર કરીને તેઓ પોતાના આત્માને બ્રહ્મરૂપ અનુભવવા લાગ્યા. આ બધું સંપન્ન થયેલું હોવા છતાં પણ તેઓ નિર્ભિમાની રહીને પૃથ્વીનું પાલન કરતા રહ્યા. હે પરીક્ષિત, પ્રાચીન ઇતિહાસને જાણનારા મહાત્માઓએ રાજર્ષિ ગઈ વિશે આ ગાથા કહી છે. અહો, પોતાના કર્મોથી મહારાજ ગઈની બરાબરી અન્ય કયો રાજા કરી શકે? તેઓ સાક્ષાત ભગવાનની કલા જ હતા. તેમના સિવાય અન્ય આ પ્રમાણે કોણ યજ્ઞોનું વિધિવત અનુષ્ઠાન કરનારો, મનસ્વી, બહુશ્રુત, ધર્મનું રક્ષણ કરનારો, લક્ષ્મીનો પ્રિય પાત્ર, સાધુ સમાજનો શિરોમણી અને સત્પુરુષોનો સાચો સેવક હોઈ શકે? સત્ય સંકલ્પવાળી પરમ સાધ્વી શ્રદ્ધા, મૈત્રી, દયા વગેરે દક્ષ કન્યાઓએ ગંગા સહિતની અનેક નદીઓના જળથી તેમનો અભિષેક કર્યો હતો. તથા તેમની ઈચ્છા નહીં હોવા છતાં પણ વસુંધરાએ જેમ ગાય વાછરડાને સ્નેહથી દૂધ પીવડાવે છે તેવી જ રીતે તેમના ગુણો પર રીજીને પ્રજાને ધન રત્નો વગેરે બધા જ અભિષ્ટ પદાર્થો આપ્યા હતા. તેમને કોઈ કામના ન હતી તો પણ વેદોક્ત કર્મોએ તેમને બધા પ્રકારના ભોગ આપ્યા. રાજાઓએ યુદ્ધભૂમિમાં તેમના બાણોથી સત્કૃત થઈને તેમને અનેક પ્રકારની ભેટ બક્ષિસો આપી તથા બ્રાહ્મણોએ તેમના દક્ષિણા વગેરે ધર્મોથી સંતુષ્ટ થઈને તેમને પરલોકમાં મળનારા પોતાના ધર્મોના ફળનો છઠ્ઠો ભાગ આપ્યો. તેમના યજ્ઞમાં વધુ પડતું સોમપાન કરવાથી ઇન્દ્ર ઉન્મત્ત થઈ ગયા હતા, છકી ગયા હતા તથા તેમણે અત્યંત શ્રદ્ધાપૂર્વક તથા વિશુદ્ધ અને નિશ્ચળ ભક્તિભાવથી સમર્પિત કરેલા યજ્ઞફળનું ભગવાન યજ્ઞ પુરુષે સાક્ષાત પ્રગટ થઈને ગ્રહણ કર્યું હતું. જેમના તૃપ્ત થવાથી બ્રહ્માજીથી માંડીને દેવતાઓ, મનુષ્ય, પશુ પક્ષીઓ, વૃક્ષ, લતા સુધીના બધા જ જીવો તત્કાળ તૃપ્ત થઈ જાય છે. તે વિશ્વાત્મા શ્રીહરિ નિત્ય તૃપ્ત હોવા છતાં પણ રાજર્ષિ ગયના યજ્ઞમાં તૃપ્ત થઈ ગયા હતા, તેથી તેમની બરાબરી કોઈ બીજી વ્યક્તિ કેવી રીતે કરી શકે. મહારાજ ગયના ગયંતીના ગર્ભથી ચિત્રરથ, સુગતિ અને અવરોધન નામના ત્રણ પુત્રો થયા. તેમાંના ચિત્રરથની પત્ની ઉર્ણાથી સમ્રાટનો જન્મ થયો. સમ્રાટનો ઉત્કલાથી મરીચી અને મરીચીનો બિંદુમતીથી બિંદુમાન નામનો પુત્ર થયો. તેનો સરઘાથી મધુ, મધુનો સુમનાથી વીરવ્રત અને વીરવ્રતના ભોજાથી મંથુ અને પ્રમંથુ નામના બે પુત્રો થયા. તેમાંના મંથુનો સત્યાના ગર્ભથી ભવન, ભવનનો દૂષણાના ઉદરથી ત્વષ્ટા, ત્વષ્ટાના વિરોચનાથી વિરજ અને વિરજના વિશુચિ નામની પત્નીથી શતજીત વગેરે 100 પુત્રો અને એક પુત્રી જન્મ્યા. વિરજ વિશે આ શ્લોક પ્રસિદ્ધ છે. જેમ ભગવાન વિષ્ણુ દેવતાઓની શોભા વધારે છે તેવી જ રીતે આ પ્રિયવ્રતના વંશને એમાં સૌના પછી ઉત્પન્ન થયેલા રાજા વિરજે પોતાના સુયસથી વિભૂષિત કર્યો હતો. તત્રાય શ્લોક શ્લોક છે. પ્રેયવ્રતમ વંશી મિમમ વિરજસ્વર વિરજસ્વર મૌદ્ભવ અકરોદત્યલમ કૃત્યા વિષ્ણુ સુરગણમ યથા. પાંચમા સ્કંદ અંતર્ગત પ્રિયવ્રત વંશ અનુકીર્તન નામનો 15મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.